શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 27મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, બ્રાહ્મણ શ્રેષ્ઠ હરિપ્રસાદજી વિપ્ર પોતાને ગામ છપૈયાપુરમાં અસુરોના ઉપદ્રવો વારંવાર થતા હતા તે જોઈને ત્યાં બહુ રહેવાને ઈચ્છતા ન હતા. તેથી પોતે ધન ધાન્ય આદિક સંપત્તિથી સમૃદ્ધિમાન હોવા છતાં પુણ્યક્ષેત્ર એવા અયોધ્યાપુરીમાં નિવાસ કરવાની વિશેષ રુચિ રાખી. તેથી છપૈયાપુરીનો તત્કાળ ત્યાગ કરી અયોધ્યા જવાની તૈયારી કરી. હે નૃપ, ઘરની સર્વે સામગ્રી ગાડાઓમાં ભરી પ્રિય પત્ની ભક્તિદેવી તેમજ પુત્ર રામપ્રતાપ આદિ પરિવારની સાથે ધર્મદેવ અયોધ્યાનગરી તરફ જવા નીકળ્યા. હે રાજન, તે સમયે ધર્મદેવ મોટા પુત્ર રામપ્રતાપની સાથે એક ગાડા ઉપર બેઠા અને બીજા ગાડામાં પુત્રવધુ સુવાસિનીની સાથે ભક્તિદેવી પોતાના લાડલા પુત્ર શ્રીહરિને ખોળામાં લઈને બેઠા. પછી માર્ગમાં શ્રીહરિની ઉદાર કાલી કાલી મધુરવાણીને સાંભળતા સાંભળતા અને તેમના મનોહર મુખકમળની શોભાને વારંવાર જોતા મહા આનંદના સાગરમાં નિમગ્ન થયેલા તેમને કેટલો માર્ગ કપાયો તથા સામે કોણ મનુષ્યો મળ્યા વગેરેનો કોઈ ખ્યાલ રહ્યો નહીં. હે રાજન, ઉદાર બુદ્ધિવાળા ધર્મદેવ પોતાના પરિવારજનોની સાથે દિવસના 14મા મુહૂર્તમાં સાયંકાળે સરયુગંગાના મનોહર તીરે પહોંચ્યા. સમુદ્રની પરમપ્રિયા પત્ની સ્વરૂપા સરયુગંગાના દર્શન કરવા લાગ્યા ને મહિમા વિચારવા લાગ્યા કે આ સરયુગંગામાં કોઈ સ્નાન કરે કે માત્ર તેનું દર્શન કરે તેટલા માત્રથી મનુષ્યોના સર્વે પાપના પુંજો નાશ પામે છે. કારણ કે દશરથ પુત્ર સાક્ષાત ભગવાન શ્રી રામચંદ્રજીની જળક્રીડાથી આ સરયુગંગાનું જળ અત્યંત પવિત્ર થયેલું છે. અને વળી આ નદી સરયુ એવું નામનું ઉચ્ચારણ કરવા માત્રથી સર્વ પાપને ભય ઉપજાવે છે. વળી આ સરયુગંગા કેવી શોભી રહી છે! વિશાળ જળપ્રવાહમાં મોટા મોટા ગામ અને નગરની ઉપમા આપી શકાય તેવી મહાનૌકાઓથી તે બહુ જ શોભે છે. તેમજ ચારે તરફ મધુર શબ્દોનો ધ્વનિ કરતા જળતરંગોથી પણ તે અતિશય શોભે છે. જનસમૂહે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને ફળથી પૂજા કરેલી હોવાથી જળમાં તરતા ફૂલ દીવાથી તે અતિશય શોભે છે. જળની અંદર રહેલા માછલા વગેરે જળચર પ્રાણીઓની જળક્રીડાથી પણ સરયુગંગા અતિશય શોભે છે. આ રીતે સર્વે શોભા સંપન્ન સરયુગંગાના ગુણોનું વર્ણન કવિજનો પણ ગાય છે. આ સરયુગંગા કેટલી મહાન છે! તેનું ઉદ્ગમ સ્થાન હિમાલયનું માનસરોવર છે. માનસરોવર નિવાસી હંસો ત્યાં મધુર શબ્દો કરી તેની શોભા વધારી રહ્યા છે. કિનારા ઉપર ઉગેલા વૃક્ષોની પંક્તિઓ જળમાં પ્રતિબિંબિત થતા સરયુગંગા અતિ મનોહર લાગે છે. મનની વિશુદ્ધિ ઇચ્છતા જનો આ સરયુગંગાનું સેવન કરે છે. હે રાજન, આ પ્રમાણે ધર્મદેવે સરયુગંગાનું અવલોકન કરતા કરતા મહિમા વિચાર્યો અને ત્યાર પછી પોતાના પુષ્યવર્ગની સાથે નાવમાં બેસી મહાનદી એવી સરયુના સામે કિનારે ઉતર્યા તથા નૌકામાં મૂકેલી પોતાની સમગ્ર ઘરવખરી ઉતારી લીધી. હે રાજન, આ પ્રમાણે ધર્મદેવ અયોધ્યાપુરીમાં પધારી મનમાં બહુ પ્રસન્ન થયા છે. તેવામાં સૂર્યનારાયણ લાલ રંગની કાંતિ ધરીને પશ્ચિમ દિશામાં અસ્ત પામ્યા છે. તે સમયે સર્વે જનોએ સરયુગંગાના કિનારે રહેલા મહેલોમાં અને આવાસોમાં હજારો દીપમાળાઓ પ્રગટાવી છે. તેના પ્રતિબિંબો પાણીમાં પડવાથી સરયુગંગા દીપમય બની અત્યંત શોભી ઉઠી છે. તેમજ તે સમયે સરયુગંગાને તીરે સંધ્યાવંદનાદિ ક્રિયાને કરતા બ્રાહ્મણોને જોઈ ધર્મદેવે પણ સ્નાન કર્યું તથા ક્રિયાવિધિમાં નિપુણ હોવાથી પૂર્વમુખે બેસી સાયં સંધ્યાની ઉપાસના કરી. આ પ્રમાણે સરિયું ગંગાના સ્વર્ગદ્વાર નામના તીર્થમાં સ્નાન કરી સંધ્યાવંદન કરી ધર્મદેવે ત્યાં લક્ષ્મણજીના મંદિરમાં અતિ હર્ષથી દર્શન કર્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી તુલસી તથા પુષ્પના વૃક્ષો અને ફળના અનેક વૃક્ષોથી શોભી રહેલા તે સ્વર્ગદ્વાર તીર્થમાંથી ધર્મદેવ આદિ પરિવારે અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો, જે નગરીને વ્યાસમુનિ, વાલ્મીકી આદિ શ્રેષ્ઠ પુરુષોએ મુક્તિ આપનાર નગરી કહી છે. આ નગરીનું નિર્માણ સ્વયં વૈવસ્વત મનુએ કર્યું છે અને આ નગરી સરયુ ગંગાના કિનારે કિનારે 12 યોજન લાંબી અને 3 યોજન વિસ્તારવાળી છે. વળી આ નગરી ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલી સૂર્યવંશી રાજાઓની રાજધાની તરીકે ઓળખાય છે. જે નગરીમાં સ્વયં ભગવાન સાક્ષાત શ્રી રામચંદ્રજી પ્રગટ થયા હતા. આ નગરી ફળ અને પુષ્પોના ભારથી નમી ગયેલા અનેક વૃક્ષો અને લતાઓથી તથા વાવ, કુવાવો અને શોભાયમાન બહુ પ્રકારની પુષ્પવાટિકાઓથી ચારે તરફ શોભી રહી છે. જે નગરીમાં નાના માર્ગો અને મોટા રાજમાર્ગો તથા દુકાનોની પંક્તિઓ તથા ચોક અને આંગણાઓ સફાઈ કરી સ્વચ્છ કરેલા છે. જે નગરીના ઘરના દ્વારોનું દહીં, ચોખા, કુમકુમ આદિ અનેક શુભદ્રવ્યોથી નિત્ય પૂજન થાય છે. અને વળી કૈલાશ પર્વતના શિખરોની ઉપમા આપવા લાયક એવા વિશાળ અને ઊંચા 7-7 માળના મહેલો પંક્તિબદ્ધ શોભી રહ્યા છે. તે મહેલો શ્વેતવર્ણના છે તથા આ નગરીમાં સંન્યાસીઓના તથા વૈરાગીઓના મઠ અને મંદિરો પણ આવેલા છે. તેમજ આ નગરીમાં બ્રાહ્મણ આદિ 4 વર્ણના મનુષ્યો પોતપોતાની જાતિના છૂટાછૂટા વિસ્તારમાં આવેલા ભવનોમાં રહેતા અને ધર્મનંદન શ્રીહરિના પ્રતાપથી પોતપોતાના વર્ણાશ્રમને યોગ્ય ધર્મનું સુચારું પાલન પણ કરે છે. અને વળી ઝૂલોથી શણગારેલા ભદ્ર, મંદ, મૃગ અને મિશ્ર આ 4 પ્રકારના હાથીઓ તથા સુલક્ષણા અને પવનની સમાન વેગવાળા અશ્વો તથા ભદ્રજાતિના હાથી જેવા મદોન્મત્ત આખલાઓથી આ નગરી અત્યંત ભરચક છે. સુવ્રત મુનિ કહે છે, હે નિષ્પાપ રાજન, આવી આ શોભાયમાન અયોધ્યા નગરીમાં સંધ્યા સમયે પ્રત્યેક રામજી મંદિરમાં થતી આરતી, પદ્યગાન, વીણા, મૃદંગ, શંખ, કાંસા, કરતાલ, ઝાલર, તુરઈ, નગારા આદિ અનેક વાજિંત્રોના મધુરનાદને સાંભળતા સાંભળતા તેમજ પ્રગટેલા અનેક દીવડાઓની પંક્તિઓથી શોભતી તથા અનેક પ્રકારની દુકાનોની પંક્તિઓથી શોભતી શેરીઓની શોભાને નિહાળતા તથા દેવ સમાન જણાતા ત્યાંના મનુષ્યોને જોતા જોતા પરિવારે સહિત ધર્મદેવ આખી અયોધ્યા નગરીને પાર કરી રામઘાટની સમીપે રહેલા બરહટ્ટા નામના શાખાનગરમાં પધાર્યા. અહીં પણ 4 વર્ણના મનુષ્યો રહે છે. હે રાજન, અહીં 3 અગ્નિમાં હોમ કરેલા હવિષ્યાન્નની સૌરભને સૂંઘતા પરિવારે સહિત ધર્મદેવે તે બરહટ્ટા શાખાનગરમાં રહેલા પોતાના પ્રાચીન ઘરમાં નિવાસ કર્યો. અહીં ધર્મદેવ નિરંતર સરયુ ગંગામાં ત્રિકાલ સ્નાન, સંધ્યાવંદન વગેરે નિત્યકર્મ કરતા હતા અને ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણની નવધા ભક્તિ પણ કરતા હતા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, બાળચેષ્ટા કરતા શ્રીહરિ પણ પિતા ધર્મદેવને ભક્તિ કરતા જોઈ સ્વયં ભગવાન હોવા છતાં પિતાનું અનુકરણ કરતા હતા. શ્રીહરિ બાલ્યાવસ્થામાં રહેવા છતાં સાધુ પુરુષોને શોભે તેવા નિર્મત્સરાદિક તથા દયા આદિ ગુણોથી યુક્ત થઈ ભગવાનની પૂજા કરવી આદિ શુભક્રિયામાં પ્રીતિ રાખતા, પરંતુ લૌકિક રમકડાઓની સાથે રમવાની તેમને ક્યારેય રુચિ થતી નહીં. શિયાળાની ઋતુ હોવા છતાં પ્રતિદિન પ્રાતઃકાળે કર્મઠ પીઢ બ્રાહ્મણની જેમ ભક્તિમાતાની સાથે સરયુ ગંગામાં સ્નાન કરવા જતા. સ્નાન કરી ઘેર પાછા આવ્યા પછી બાળકને ઉચિત પૂજાની સામગ્રી લઈ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતા હતા. ક્યારેક શ્રીહરિનું મન પૂજામાં એટલું તલ્લીન થઈ જતું કે ભોજન વગેરેને પણ ભૂલી જતા. ક્યારેક શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનમાં એટલા ડૂબી જતા કે માતા ભક્તિ, પિતા ધર્મદેવ તથા પોતાના સખા બાળકો બોલાવે છતાં લાંબો સમય સુધી તે સાંભળતા નહીં. બાલ્યાવસ્થાથી જ ભગવાનના કથા કીર્તનો કરવામાં અને સાંભળવામાં ઉત્સુક રહેતા અને અયોધ્યાના મંદિરોમાં વંચાતી રામાયણની કથાને બહુવાર સુધી સાંભળતા. હે રાજન, બાલ્યાવસ્થા હોવા છતાં શ્રીહરિ રામભક્ત સત્પુરુષોનો સમાગમ કરતા, તેથી ભક્તવત્સલ ભગવાન શ્રી જાનકીનાથને વિશે તેમને ગાઢ અનુરાગ થયો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આમ કરતા શ્રીહરિની 5 વર્ષની અવસ્થા થઈ. હવે તેમણે લૌકિક રમતગમતની બુદ્ધિ સહજ છોડી દીધી અને આ પૃથ્વી ઉપર શતશાસ્ત્ર પ્રતિપાદિત વિશુદ્ધ સાધુતાના માર્ગનું પ્રવર્તન કરવા સ્વયં પ્રતિદિન પ્રાતઃકાળે સરયુગંગામાં સ્નાન કરવા જતા. ત્યાર પછી નિત્ય અતિ આદરપૂર્વક અયોધ્યાપુરીના રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના તમામ મંદિરોમાં દર્શન કરવા જતા. આ રીતે શ્રીહરિ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીએ સહિત રામચંદ્રજીનું ભજન સ્મરણ કરતા અને મંદિરોમાં વંચાતી કથા સાંભળતા. એમ કરતા સંપૂર્ણ ભાગવત પુરાણ અને સંપૂર્ણ રામાયણનું શ્રવણ તેણે કર્યું. આવી રીતે વર્તતા ભગવાન શ્રીહરિને માતા, પિતા, ગાય આદિ પશુ, દ્રવ્ય, મિત્રો કે સમૃદ્ધિસભર ઘર વગેરે સાંસારિક પદાર્થોમાં ક્યાંય સ્નેહ બંધાયો નહીં. આમ સદાય અનાસક્ત રહેતા ઘરમાં ભગવાનના એકાંતિક ભક્ત પોતાના પિતા ધર્મદેવ થકી તેમણે સંપૂર્ણ એકાંતિક ભાગવત ધર્મનું શ્રવણ કરેલું, તેમજ શ્રૌત અને સ્માર્ત ધર્મમાં નિપુણ ધર્મદેવ થકી સમગ્ર વર્ણાશ્રમના ધર્મોનું શ્રવણ કરતા તથા માતા ભક્તિદેવીના મુખેથી સધવા તેમજ વિધવા નારીઓના સમસ્ત ધર્મોનું પણ શ્રવણ કરતા. હે રાજન, આ રીતે ભગવાન શ્રીહરિ સ્વયં સર્વજ્ઞ હોવા છતાં પણ મનુષ્યભાવનું અનુકરણ કરતા હોવાથી બાલ્યાવસ્થામાં જ મહાન પંડિત જેવા થયા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવનના મે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવ પરિવાર સાથે અયોધ્યા પધાર્યા તથા સરયુગંગાનું નિરૂપણ કર્યું. ઈનામે 27મો અધ્યાય પૂર્ણ થયો.